શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 41 દશાશ્વમેધિક અને પૈસાચ તીર્થનું મહાત્મય. બ્રહ્માજી કહે છે, ગોદાવરી ગંગામાં કાર્તિકેયજીનું પણ એક તીર્થ છે જે બહુ ઉત્તમ છે. તે કોમાર તીર્થના નામે પણ પ્રસિદ્ધ છે. તેનું નામ સાંભળવા માત્રથી મનુષ્ય કુલીન અને રૂપવાન થાય છે. તેની આગળ કૃતિકા તીર્થ છે જેના શ્રવણ માત્રથી સોમપાનનું ફળ મળે છે. મહામુનિ, હવે દશાશ્વમેધિક તીર્થનું મહાત્મય સાંભળો. તેના શ્રવણ માત્રથી અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. વિશ્વકર્માના પુત્ર મહાબલી વિશ્વરૂપ થયા. વિશ્વરૂપને પ્રથમ નામક પુત્ર થયો. તેના પુત્રનું નામ ભોવન થયું. મહાબાહુ ભોવન સાર્વભૌમ રાજા થયા. તેમના પુરોહિત કશ્યપ હતા, જે સર્વ પ્રકારના જ્ઞાનમાં નિપુણ હતા. એક દિવસ મહાબાહુ ભોવને પોતાના પુરોહિતને પૂછ્યું, મુનિ, હું એક સાથે 10 અશ્વમેઘ યજ્ઞ કરવા ઈચ્છું છું, તે યજ્ઞ ક્યાં કરું? કશ્યપે પ્રયાગનું નામ લીધું અને તે સ્થાનો પર યજ્ઞ કરવાનું કહ્યું જ્યાં શ્રેષ્ઠ દ્વિજોએ પૂર્વકાળમાં મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું. રાજાના યજ્ઞમાં મોટી સંખ્યામાં ઋષિઓ ઋત્વિજ થયા. પુરોહિતે એક સાથે 10 અશ્વમેઘ યજ્ઞ આરંભ્યા, પરંતુ તેમાંથી એક પણ પૂર્ણ ન થયો. એ જોઈને રાજાને બહુ ચિંતા થઈ. તેમણે પ્રયાગ છોડીને અન્ય સ્થાનોમાં તે યજ્ઞનો આરંભ કર્યો, પરંતુ ત્યાં પણ વિઘ્ન દોષ આવી પહોંચ્યા. આ પ્રમાણે પોતાના યજ્ઞોને અપૂર્ણ જોઈને રાજાએ પુરોહિતને કહ્યું, દેશ અને કાળના દોષથી અથવા મારા અને તમારા દોષથી મારા 10 અશ્વમેઘ યજ્ઞ પૂરા થતા નથી. આમ કહીને દુઃખી થયેલા રાજા ભોવન પોતાના પુરોહિત કશ્યપની સાથે બૃહસ્પતિના શ્રેષ્ઠ ભ્રાતા સંવર્તની પાસે ગયા અને આ પ્રમાણે કહ્યું, ભગવાન, મને એવો કોઈ ઉત્તમ પ્રદેશ બતાવો જ્યાં એક સાથે આરંભ કરેલા 10 અશ્વમેઘ યજ્ઞ પૂરા થઈ જાય. ત્યારે મુનિશ્રેષ્ઠ સંવર્તે થોડાક સમય સુધી ધ્યાન ધરીને મહારાજ ભોવનને કહ્યું, બ્રહ્માજીની પાસે જાઓ, એ જ ઉત્તમ સ્થાન બતાવશે. મહાબુદ્ધિમાન ભોવન મહાત્મા કશ્યપને સાથે લઈને મારી પાસે આવ્યા અને મને પણ ઉત્તમ દેશ વગેરે વિશે પ્રશ્ન કરવા લાગ્યા. તે સમયે મેં ભોવન અને કશ્યપને કહ્યું, રાજેન્દ્ર, તમે ગોદાવરીના તટ પર જાઓ, તે જ યજ્ઞ માટે પુણ્યવાન પ્રદેશ છે. વેદોના પારગામી વિદ્વાન આ મહર્ષિ કશ્યપ જ શ્રેષ્ઠ ગુરુ છે. તેમની કરુણા અને ગૌતમી ગંગાના કલ્યાણથી એક જ અશ્વમેઘથી અથવા ત્યાં સ્નાન કરવા માત્રથી તમારા 10 અશ્વમેઘ યજ્ઞ સિદ્ધ થઈ જશે. આ સાંભળીને રાજા ભોવન કશ્યપ મુનિની સાથે ગૌતમીના તટ પર આવ્યા અને ત્યાં અશ્વમેઘ યજ્ઞની દીક્ષા લીધી. ત્યાં મહાયજ્ઞ આરંભાઈને જ્યારે પૂર્ણ થઈ ગયો ત્યારે રાજા પૃથ્વીનું દાન કરવા તૈયાર થયા. તે સમયે આકાશવાણી થઈ, રાજન, તમે પુરોહિત કશ્યપને પર્વત વન અને ઉદ્યાનો સહિત પૃથ્વી આપવાની કામના કરીને બધું જ દાન કરી દીધું. હવે ભૂમિદાનની અભિલાષા છોડીને અન્નદાન કરો, તે મહાન ફળ આપનારું છે. ત્રણેય લોકમાં અન્નદાન જેવું બીજું પુણ્ય કાર્ય નથી. વિશેષ રૂપે ગંગાજીના તટ પર શ્રદ્ધા સાથે કરેલા અન્નદાનનો મહિમા અવર્ણનીય છે. ભૂમિદાન સ્પૃહામ ત્યક્ત્વા અન્નમ દેહી મહાફલમ, ના અન્ન દાન સમમ પુણ્યમ ત્રિષુ લોકેશુ વિદ્યતે, વિશેષ તસ્તુ ગંગાયાહ શ્રદ્ધયા પુલિને મુને. 83માં અધ્યાયનો 21-22 શ્લોક સંખ્યા. તમે જે પ્રચુર દક્ષિણાયુક્ત અશ્વમેઘ યજ્ઞ કર્યો છે એનાથી તમે કૃતાર્થ થઈ ગયા. હવે આ વિષયમાં તમારે અન્ય કોઈ વિચાર ન કરવો જોઈએ. તલ, ગાય, ધન, ધાન્ય જે કંઈ પણ ગોદાવરીના તટ પર આપવામાં આવે છે તે બધું અક્ષય થઈ જાય છે. આ સાંભળીને સમ્રાટ ભવને બ્રાહ્મણોને વિપુલ માત્રામાં અન્નદાન કર્યું. ત્યારથી તે તીર્થ દશાશ્વમેઘના નામે વિખ્યાત થયું. ત્યાં સ્નાન કરવાથી 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી આગળ પૈસાચ તીર્થ છે, જે બ્રહ્મવાદી મહર્ષિઓ દ્વારા સન્માનિત છે. એ ગોદાવરીના દક્ષિણ તટ પર સ્થિત છે. હવે હું તેનું સ્વરૂપ જણાવું છું. સાંભળો મુનિશ્રેષ્ઠ નારદ, બ્રહ્મગીરીના પાર્શ્વ ભાગમાં અંજન નામે પ્રસિદ્ધ એક પર્વત છે. ત્યાં એક સુંદર અપ્સરા શ્રાપ ભ્રષ્ટ થઈને ઉત્પન્ન થઈ. તેનું નામ અંજના હતું. તેના બધા અંગ બહુ સુંદર હતા, પરંતુ મુખ વાંદરીનું હતું. કેસરી નામક શ્રેષ્ઠ વાનર અંજનાના પતિ હતા. કેસરીની એક બીજી પણ પત્ની હતું, જેનું નામ અદ્રિકા હતું. તે પણ શ્રાપ ભ્રષ્ટ અપ્સરા જ હતી. તેના પણ બધા અંગ સુંદર હતા, પરંતુ મુખ બિલાડી જેવું હતું. અદ્રિકા પણ અંજન પર્વત પર જ રહેતી હતી. એકવાર કેસરી દક્ષિણ સમુદ્રના તટ પર ગયા હતા. તે દરમિયાન મહર્ષિ અગસ્ત્ય અંજન પર્વત પર આવ્યા. અંજના અને અદ્રિકા બંને મહર્ષિનું યથોચિત પૂજન કર્યું. એનાથી પ્રસન્ન થઈને મહર્ષિએ કહ્યું, તમે બંને વરદાન માગો. તેઓ બોલી, મુનીશ્વર, અમને એવા પુત્ર આપો જે સૌથી બળવાન, શ્રેષ્ઠ અને સૌના પર ઉપકાર કરનારા હોય. તથાસ્તુ કહીને મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા. થોડા સમય પછી અંજનાએ વાયુના અંશથી હનુમાનજીને જન્મ આપ્યો અને અદ્રિકાના ગર્ભથી નૃત્યના અંશથી પિશાચોનો રાજા અદ્રિ ઉત્પન્ન થયો. ત્યાર પછી તે બંને સ્ત્રીઓએ ઉક્ત દેવતાઓને કહ્યું, અમને મુનિના વરદાનથી પુત્ર તો પ્રાપ્ત થયા, પરંતુ ઇન્દ્રના શ્રાપથી અમારું મુખ કદરૂપું હોવાના કારણે આખું શરીર જ વિકૃત થઈ ગયું છે. એના નિવારણ માટે અમે શું ઉપાય કરીએ એ તમે બંને જણાવો. ત્યારે ભગવાન વાયુ અને નિરૃત્તિએ કહ્યું, ગોદાવરીમાં સ્નાન અને દાન કરવાથી તમને શ્રાપથી છુટકારો મળી જશે. આ પ્રમાણે કહીને તે બંને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે પિશાચ રૂપધારી અદ્રિએ પોતાના ભાઈ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે માતા અંજનાને લાવીને ગોદાવરીમાં સ્નાન કરાવ્યું. એ જ પ્રમાણે હનુમાનજી પણ અદ્રિકાને લઈને બહુ ઉતાવળે ગૌતમી ગંગાના તટ પર આવ્યા. ત્યારથી તે પૈશાચ અને અંજન તીર્થના નામે વિખ્યાત થયું. તે સમસ્ત અભિષ્ટ વસ્તુઓ આપનારું શુભ તીર્થ છે. બ્રહ્મગીરીથી 53 યોજન પૂર્વ તરફ માર્જર તીર્થ છે. માર્જર તીર્થથી આગળ હનુમાન તીર્થ અને વૃષાકપી તીર્થ છે. તેની આગળ ફેના સંગમ તીર્થ છે, જે સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું છે. તેનું સ્વરૂપ અને ફળ તેના જ પ્રસંગમાં બતાવવામાં આવશે. અધ્યાય 41 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.